શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 35મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, હવે વિધવા સ્ત્રીને ક્યારેક અજાણતા ધર્મનો ભંગ થાય તો તેના પ્રાયશ્ચિત્તનું નિરૂપણ તમને કહું છું. વિધવા નારી એ પ્રાયશ્ચિત્ત કરી પોતાના ધર્મનું સંપૂર્ણ ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. જો વિધવા સ્ત્રી અંબોડો બાંધે, ખાટલા ઉપર શયન કરે, ધર્મહીન સ્ત્રીનો સંગ કરે, બે વાર ભોજન કરે, ક્રોધ કરે, નગ્ન સ્નાન કરે, અતિ ભોજન કરે, તેલથી અંગનું મર્દન તથા અત્તરાદિક સુગંધિમાન દ્રવ્યનો ઉપયોગ કરે, બળદ ઉપર બેસે, આપતકાળ વિના અતિશય ઘી તથા દૂધનો ઉપયોગ કરે, લવિંગ આદિક ઉત્તેજક વસ્તુનું ભક્ષણ કરે, ઘી સાકર ગોળ મિશ્રિત મિષ્ટાન્નનું અતિશય ભક્ષણ કરે, તાંબુલ કે માદક વસ્તુનું ભક્ષણ કરે, તો વિધવાએ પ્રત્યેક માટે અલગ અલગ એક ઉપવાસ કરવો. વળી વિધવા સ્ત્રી દ્રવ્ય તથા સૂક્ષ્મ વસ્ત્રો તથા ચિત્ર વિચિત્ર રંગથી રંગેલા કસુંબલ વસ્ત્રો ધારણ કરે, કંચુકી ધારણ કરે, દેશાચાર કે કુલાચારથી વિકૃત વેશ ધારણ કરે, હાથ પગના નખ રંગે, દાંત તથા હોઠ રંગે, સિંદૂર કુમકુમ ધારણ કરે, કંઠમાં ફૂલની માળા પહેરે, ભાલમાં ચંદન ચર્ચે, હાથમાં કડા, આંખમાં આંજણ, ભાલમાં કુમકુમ ધારણ કરે, તો પ્રત્યેકનો અલગ અલગ એક ઉપવાસ કરે. વિષ્ણુ ભગવાનની પ્રસાદીભૂત ચંદનાદિક દ્રવ્યને ભાલમાં ધારણ કરે, તેમજ પ્રસાદીભૂત પુષ્પની માળાને કંઠમાં ધારણ કરે, ધાતુના તારેયુક્ત વસ્ત્રો અને અલંકારો ધારણ કરે, સુવાસિની સંન્યાસીની નર્તકી આદિ સ્ત્રીના જેવો વેશ અથવા પુરુષના જેવો વેશ ધારણ કરે, તો પ્રત્યેક માટે અલગ અલગ એક એક ઉપવાસ કરવો, તથા ભાલમાં કેશ ઉખાડે, પ્રયોજન વિના જ્યાં ત્યાં ભ્રમણ કરે, એકલી પરઘેર બેસવા જાય તો પણ એક ઉપવાસ કરવો, સસરા કે પિતાના પક્ષની સ્ત્રીઓ આગળ ઉપહાસના વચનો બોલે, પિતાના ખોળામાં બેસે, માતાની આગળ ગ્રામ્ય વાર્તા કરે, મૈથુન સંબંધી વાર્તા કરે, સ્ત્રી પુરુષના સંયોગરૂપ શૃંગાર વાર્તાનું શ્રવણ કરે કે પોતે વાર્તા કહે, અપશબ્દોનું ઉચ્ચારણ કરે, હોળીની રમત રમે, કોઈના પર મિથ્યાપવાદનું આરોપણ કરે, સસરા પક્ષના જનો સાથે નિર્લજ્જ થઈ વાદ વિવાદ કરે, પાપથી દૂષિત સ્ત્રીની સાથે મિત્રતા કરે, તો વિધવા સ્ત્રીએ પ્રત્યેક માટે એક એક ઉપવાસ કરવો. વળી સંન્યાસીની સ્ત્રી સાથે મિત્રતા કરે, સ્ત્રી પુરુષનો સંબંધ કરાવનારી દૂતી સાથે, નીચ જાતિની સ્ત્રી સાથે, કામુક પાખંડી યવની મંત્ર તંત્રને જાણનારી અને નાસ્તિક સ્ત્રી સાથે મિત્રતા કરે, તો પ્રત્યેકનો અલગ અલગ ઉપવાસ કરવો. વળી નિર્લજ્જ ગર્ભપાતના ઔષધને જાણનારી, ગર્ભને પાળનારી છેતરનારી આદિ પાપી સ્ત્રીઓ સાથે મિત્રતા કરે, તો એક એક ઉપવાસ કરવો. વળી લોકાપવાદ પામેલા પુરુષને ઘેર પતિવ્રતા નારીના દર્શન કરવા જાય, ધર્મવાળી એવી નીચ જાતિની સ્ત્રીને ઘેર બેસવા જાય, તો પણ વિધવાએ ઉપવાસ કરવો. જે વિધવા સ્ત્રી નૃત્ય જોવા, ગીત સાંભળવા, વિવાહ જોવા, સુંદર વેશધારી પુરુષને જોવા, લૌકિક મેળાના દર્શન કરવા, સ્વચ્છંદપણે ક્રીડા કરતા પુરુષને જોવા, જો ઘરથી બહાર નીકળે, તો પ્રત્યેક માટે એક એક ઉપવાસ કરવો. એકલી વિધવા ક્યાંય ગમન કરે, કામભાવે પુરુષનું દર્શન કરે, પુરુષના રૂપગુણ સંબંધી વાતો સાંભળે તથા કરે, પુરુષના અંગનો સ્પર્શ થઈ જાય કે અંગ ઉપરથી ઉતારીને મૂકેલા વસ્ત્રનો સ્પર્શ થઈ જાય, તેની સાથે બોલાઈ જવાય, કામભાવે દુષ્ટ સંકલ્પ થઈ જાય, પુરુષનું ચિત્રામણ કરાય, મૈથુના કૃતિ પૂતળાનો કે ચિત્રનો સ્પર્શ થઈ જાય તથા પોતાના કાર્યની સિદ્ધિ માટે પુરુષ સાથે મિત્રતા કરે તો પ્રત્યેક માટે એક એક ઉપવાસ કરવો. જો વિધવા સ્ત્રી પશુ પક્ષી આદિકના મૈથુનને તથા પુરુષના ગુહ્ય અંગને બુદ્ધિપૂર્વક જુએ તથા હાથ દ્રષ્ટિ અને ભ્રકુટીથી પુરુષને કોઈ વાતની જાણકારી અપાઈ જાય, પુરુષની સાથે ક્ષણવાર પોતાની એક નજર થાય, પુરુષના મળમૂત્ર વિસર્જનને સ્થાને જો પોતાનાથી તે વિસર્જન કરાઈ જાય, આપતકાળ વિના પુરુષથી ચાર હાથ છેટે ન ચલાય, તો પ્રત્યેક માટે એક એક ઉપવાસ કરવો. જે ઘરમાં ઉપરના કે નીચેના માળે પુરુષ એકલો સૂતો હોય તે ઘરમાં રાત્રિએ જો વિધવા સ્ત્રી એકલી શયન કરે, પોતાની છાતી ઉદર અને સાથળને બીજો પુરુષ જોઈ શકે તે રીતે બેસે તથા પુરુષ જુએ એ રીતે અંગની ચંચળતા કરે, તો વિધવા સ્ત્રીએ એક એક ઉપવાસ કરવો. પિતા કે સસરાના પક્ષના જનો કોઈ ન જાણે એ રીતે કોઈ સ્ત્રી દ્વારા કોઈ પુરુષ સાથે વ્યવહાર કરે, અરીસામાં પોતાનું મુખ જુએ, યુવાની અવસ્થાવાળા ભાઈ સાથે યુવાની અવસ્થામાં માર્ગમાં ચલાઈ જવાય તથા એકાંત સ્થળમાં તેમની સાથે બેસાઈ જવાય, તો પૃથક પૃથક ઉપવાસ કરવો. વિધવા સ્ત્રીએ જો માનસી પૂજા કે બાહ્ય પૂજા ન થાય તથા નિત્ય જપવાના મંત્રોનો જાપ ન થાય, અવશ્યના ઘરકામ ઉપરાંત શ્રીહરિની નવધા ભક્તિ વિના વ્યર્થકાળ જો નિર્ગમન થઈ જાય અને જે ઘરના દરવાજે કોઈ પુરુષ પ્રવેશ કરીને તત્કાળ બહાર નીકળી જાય છતાં તે ઘરમાં પોતે એકલી રહેતી હોય, તો વિધવા સ્ત્રીએ પ્રત્યેક માટે એક એક ઉપવાસ કરવો. અને જે ઘરમાં પોતે એકલી રહેતી હોય તે ઘરમાં કોઈ પુરુષ આવીને બેસે તો આક્રોશ કરી ઘરથી બહાર કાઢી મૂકે, તો પણ એક ઉપવાસ કરવો. અને બહાર કાઢે નહીં ને સ્વયં ત્યાં બેઠી રહે તો ચાર દિવસ લાગટ ઉપવાસ કરવા. સ્વપ્નમાં જો પુરુષનો સંગ થાય તો એક ઉપવાસ, અને સંબંધીનો સંગ થાય તો પાદકૃચ્છ્ર વ્રત કરવું. જે વિધવા નારી પોતાની આજીવિકાના ધનનો ધર્મ કાર્યમાં વ્યય કર્યા પછી આજીવિકાને માટે અન્યની સેવા અથવા ભિક્ષા કરવા જાય તો ચાંદ્રાયણ વ્રત કરવું. પ્રયોજન માટે ખરીદી વેચાણ કે ખેતીના કામમાં પુરુષનો જો વિધવાએ સ્પર્શ થઈ જાય તો માત્ર સ્નાનથી શુદ્ધિ થાય છે, અને તેવા વ્યવહાર કાર્યમાં પુરુષ સાથે બોલાય તો પાંચ માળા કરવાથી શુદ્ધિ થાય છે. સૂકા છાણા તૃણ માટી કાષ્ઠ કે ધાન્ય આદિકના લાવવાના કે અતિ આવશ્યકના કામમાં ભારો બાંધવો કે માથા ઉપર ચડાવવો આદિકના કાર્યમાં જો પુરુષનો સ્પર્શ થઈ જાય તો વિધવા સ્ત્રી સ્નાનથી શુદ્ધ થાય છે. ક્યારેક કામભાવે કરીને સંબંધી પુરુષ સાથે બોલાય કે જોવાઈ જવાય તો અન્ય પુરુષ કરતા બમણું પ્રાયશ્ચિત્ત જાણવું. એક પત્ની વ્રતવાળા ત્યાગી મૃત પત્નીવાળા શરણાગત કામોપભોગથી વિમુખ વર્તતા અને વિશ્વાસી આ છ પ્રકારના પુરુષોની મધ્યે કોઈ પણ એકની સાથે આઠમા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થઈ જાય તો વિધવા સ્ત્રીએ એક વર્ષ પર્યંત એકાંતરા ઉપવાસ કરવા ને જમવાના દિવસે મીઠા વિનાનો સાથવો કેવળ પાણીમાં ઘોળીને પી જવો. એમ કરવાથી તે શુદ્ધ થાય છે, અને તેમ કરવા અસમર્થ હોય તો તે ધારણા પારણા વ્રતમાં જમવાના દિવસે મીઠાયુક્ત કોઈ એક રાંધેલું અન્ન જમવું, અને તેમ કરવા પણ અસમર્થ હોય તો મીઠાઈ સહિત રાંધેલા બે અન્ન જમવા, અને ઉપવાસને દિવસે તો કેવળ જળ જ પીવું અથવા છાશ પીવી. હે વિપ્ર, આ ધારણા પારણા વ્રત ચાલતું હોય ને વચ્ચે કોઈ રોગાદિક આપતકાળ આવી પડે તો રોગમુક્ત થયા પછી બાકી રહેલું વ્રત પૂર્ણ કરવું. આમ એક વર્ષ પર્યંત કરવા અસમર્થ હોય તેમણે 9 મહિના પર્યંત વ્રત કરવું. તેનાથી પણ અસમર્થ હોય તેમણે 6 મહિના પર્યંત વ્રત કરવું, તેનાથી અશક્ત વિધવા સ્ત્રીએ 3 મહિના પર્યંતનું આ પ્રાયશ્ચિત્ત વ્રત અવશ્ય કરવું, એમ કરવાથી જ તે શુદ્ધ થાય છે। હવે સાક્ષાત પુરુષના સંગરૂપ પાપને જો બીજા મનુષ્યોએ ન જાણ્યું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત શાસ્ત્ર સંમત બીજું છે તે કહું છું। વિધવા સ્ત્રીએ વિષ્ણુ ભગવાનની મૂર્તિને પોતાની દ્રષ્ટિ આગળ સ્થાપિત કરી નિર્નિમેષ દ્રષ્ટિથી દ્રઢાસને બેસી મૌન વ્રત રાખી 4 અક્ષરના નારાયણ એવા મંત્રના 6 માસ સુધી પ્રતિદિન 5000 જપ કરવા ને જીતેન્દ્રિય થઈ જપને અંતે 1 વાર ભોજન કરવું। એક પત્ની વ્રતવાળા આદિ 6 પ્રકારના પુરુષો જે કહ્યા તેમાંથી કોઈ એક પુરુષની સાથે ધર્મભ્રષ્ટ થયેલી વિધવા નારીને જે ઉપરોક્ત પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું તેનાથી અર્ધું પ્રાયશ્ચિત્ત કોઈ અન્ય પુરુષનો સંગ થઈ જવાથી જાણવું, અજ્ઞાનથી મદ્યનું પાન થઈ જાય કે માંસનું ભક્ષણ થઈ જાય તથા સુવર્ણની ચોરી થઈ જાય તો વિધવા સ્ત્રીએ ચાંદ્રાયણ વ્રત કરવું। ઉપરોક્ત પુરુષનો સંગ કે મદ્યાદિ ભક્ષણનું શાસ્ત્રોમાં બહુ જ મોટું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે, પરંતુ કળિયુગમાં તે કરવું અશક્ય હોવાથી અમે આટલું થોડું પ્રાયશ્ચિત્ત કરવાનું કહેલું છે। એક દિવસ ચાલે તેટલા રાંધેલ અન્નની ચોરી કરે, શાક, મૂળ, ફળ, પત્ર, દહીં તથા દૂધ વગેરેની જો ચોરી કરે તો પ્રત્યેકને માટે 1-1 ઉપવાસ કરવો। એક દિવસ ચાલે તેટલા મિષ્ટાન્નની કે ઘીની ચોરી કરે તો 2 ઉપવાસ કરવા, તેમ અન્ય વસ્તુના તેમના મૂલ્યને આધારે પ્રાયશ્ચિત્ત જાણી લેવું। લીખ, માકડ, ચાંચડ, જુ આદિક સૂક્ષ્મ જંતુની અજ્ઞાનથી હિંસા કરે તો 1 ઉપવાસ કરવો। ક્યારેક અજ્ઞાનથી ઉંદર આદિક પ્રાણીઓનો વધ થઈ જાય તો શ્રીહરિના નામોનું ઉચ્ચારણ કરતા 2 ઉપવાસ કરવા। આ પ્રમાણે ઉત્તરોત્તર મોટા જીવની ઘાતમાં નાના મોટાના ભેદને અને દેશકાળને અનુસારે પ્રાયશ્ચિત્ત કરવું। જો વિધવા નારી આત્મઘાત કરે તો યમયાતના ભોગવી તામસ પ્રધાન પ્રેત સર્પ આદિકની યોનિમાં જન્મ પામે છે, તેથી આત્મઘાત તો કરવો જ નહીં। આપતકાળ પડ્યા વિના એકાદશી કે ભગવાનના જન્મને દિવસે જો વિધવા નારી ઉપવાસ ન કરે તો ચાંદ્રાયણ વ્રત કરવું। સંન્યાસી, બ્રહ્મચારી અને અનાશ્રમી પુરુષનું અન્ન અજાણતા જો જમે તો તથા અજ્ઞાનથી જાતિ થકી ભ્રષ્ટ કરનારું કર્મ થઈ જાય તો હરિસ્મરણ કરતા ચાંદ્રાયણ વ્રત કરવું। હે વિપ્ર, મેં આજે પ્રાયશ્ચિત્ત કરવાના કહ્યા છે તે તો એકવાર અજાણતા થઈ ગયેલા પાપને માટે છે, પરંતુ જાણી જોઈને બહુવાર કરેલા પાપના પ્રાયશ્ચિત્ત ન જાણવા, કારણ કે ધર્મશાસ્ત્રોમાં જાણી જોઈને કરેલા પાપોનું બમણું પ્રાયશ્ચિત્ત કહેલું છે। પ્રાયશ્ચિત્તના ઉપવાસને દિવસે અને રાત્રિએ ભગવાનનું સ્મરણ કરવું, તેનાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। અને પ્રાયશ્ચિત્તની વચ્ચે આવતા એકાદશી આદિક વ્રતના ઉપવાસ સાથે ગણવા નહીં, પરંતુ પ્રાયશ્ચિત્તનો ઉપવાસ ચાલતો હોય ને વચ્ચે એકાદશીનો ઉપવાસ આવે તો પ્રાયશ્ચિત્તનો ઉપવાસ ત્રીજે દિવસે અલગથી કરવો, અને જો પ્રાયશ્ચિત્તનો ઉપવાસ ચાલતો હોય અને બીજો પ્રાયશ્ચિત્તનો જ ઉપવાસ આવી પડે તો ચાલતા ઉપવાસ સાથે જ તે ગણી લેવો, અને ઉપવાસના દિવસે જળ કે છાશ સિવાય ફળ, મૂળ આદિ કંઈ પણ જમવું નહીં। આવી રીતે જે વિધવા નારી વ્રતભંગનું પ્રાયશ્ચિત્ત કરશે તે દેહને અંતે ગોલોકધામમાં લક્ષ્મીજી તુલ્ય મોટા સુખને પામશે, અને જો પોતે પ્રાયશ્ચિત્ત ન કરે અને બીજી પ્રાયશ્ચિત્ત કરતી નારીને રોકશે તો બંનેને શ્રીહરિની આજ્ઞાને વશવર્તનારા યમદૂતો નરકમાં નાખશે। યમયાતના ભોગવી જ્યારે તેમના પાપની શુદ્ધિ થશે ત્યારે શ્રીહરિના પાર્ષદો સૂર્ય સમાન તેજસ્વી વિમાનમાં બેસાડી ગોલોકધામમાં લઈ જશે, કારણ કે પૂર્વે તે બંને સ્ત્રીઓએ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી છે, તેથી દેવતાઓને ઈચ્છવા યોગ્ય લક્ષ્મીજીનું દાસીપણું પ્રાપ્ત કરશે અને જે વિધવા સ્ત્રી વિષ્ણુ ભક્તિથી રહિત હશે છતાં તે પોતાના ધર્મોનું પાલન કરતી થકી પ્રાયશ્ચિત્ત કર્યું હશે તો તે વિધવા નારીઓ સતી લોકને પામશે. વિષ્ણુ ભક્તિ રહિતની વિધવા નારી કહેલું પ્રાયશ્ચિત્ત નહીં કરે તો તીવ્ર યમયાતના ભોગવી શુદ્ધ થયા પછી જ સતી લોકને પામશે તેમાં કોઈ સંશય નથી, કારણ કે તેમણે પૂર્વે ધર્મોનું ખૂબ જ આચરણ કર્યું છે. હે વિપ્ર, આ પ્રમાણે મેં વિધવા સ્ત્રીઓના ધર્મો અને તેમનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું. હવે સમસ્ત સધવા અને વિધવા નારીઓને સરખા પાળવાના નિયમમાં શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાનો વિધિ તમને કહું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સ્ત્રી ધર્મમાં વિધવા સ્ત્રીના ધર્મભંગના પ્રાયશ્ચિત્તનું નિરૂપણ કર્યું. એ નામે 35મો અધ્યાય પૂર્ણ થયો.